શ્રીમદ્ ભાગવત નવમો સ્કંદ ચોવીસમો અધ્યાય વિદર્ભના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજા વિદર્ભને ભોજ્યા નામની પત્નીથી ત્રણ પુત્રો થયા, કુશ, ક્રત અને રોમપાદ. રોમપાદ વિદર્ભ વંશમાં અત્યંત શ્રેષ્ઠ પુરુષ થયા. રોમપાદનો પુત્ર બ્રભુ, બ્રભુનો કૃતિ, કૃતિનો ઉશિક અને ઉશિકનો પુત્ર થયો ચેદી. રાજન આ ચેદી વંશમાં જ દમઘોષ અને શિશુપાલ વગેરે થયા. ક્રથનો પુત્ર થયો કુંતી, કુંતીનો દૃષ્ટિ, દૃષ્ટિનો નિવૃત્તિ, નિવૃત્તિનો દર્શાહ અને દર્શાહનો વ્યોમ, વ્યોમનો જીમુત, જીમુતનો વિકૃતિ, વિકૃતિનો વિભ્ર, ભીમરથ, ભીમરથનો નવરથ, નવરથનો દશરથ થયો, દશરથનો શકુની, શકુનીનો કરંભી, કરંભીનો દેવરાત, દેવરાતથી દેવક્ષત્ર, દેવક્ષત્રથી મધુ, મધુથી કુરુવંશ અને કુરુવંશથી કુરુવસ્થી અનુ, કુરુવશ અને કુરુવસ્થી અનુ થયા. અનુથી પુરુહોત્ર, પુરુહોત્રથી આયુ અને આયુથી સાત્વતનો જન્મ થયો. પરીક્ષિત, સાત્વતને સાત પુત્રો થયા, બજમાન, બજી, દિવ્ય, વૃષ્ણી, દેવાવૃદ્ધ, અંધક અને મહાભોજ. બજમાનને બે પત્નીઓ હતી, એક પત્નીથી ત્રણ પુત્ર થયા, નિમલોચી, કિંકણ અને દૃષ્ટિ. બીજી પત્નીને પણ ત્રણ પુત્ર થયા, સતાજીત, સહસ્ત્રાજીત અને અયુતાજીત. દેવાવૃદ્ધના પુત્રનું નામ પ્રભુ હતું. દેવાવૃદ્ધ અને પ્રભુના સંબંધમાં આવા અર્થના બે શ્લોક કહે છે. બભ્રુ મનુષ્યમાં શ્રેષ્ઠ છે અને તેના પિતા દેવાવૃદ્ધ તો દેવો જેવા છે. તે બંનેને અમે જેવા દૂરથી સાંભળીએ છીએ તેવા સમીપથી પણ જોઈએ છીએ. આનું કારણ એ છે કે બભ્રુ અને દેવાવૃદ્ધ પાસેથી ઉપદેશ લઈને 14,065 મનુષ્યો પરમપદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. સાત્વતના પુત્રોમાં મહાભોજ પણ મોટા ધર્માત્મા હતા. તેમના જ વંશમાં ભોજવંશી યાદવ થયા. પરીક્ષિત, વૃષ્ણિના બે પુત્રો થયા, સુમિત્ર અને યુધાજીત. યુધાજીતના સિની અને અનમિત્ર નામના બે પુત્રો હતા. અનમિત્રથી નિમ્નનો જન્મ થયો. સત્રાજીત અને પ્રસેન નામના નામથી યદુવંશી નિમ્નના બે પ્રસિદ્ધ પુત્રો હતા. અનમિત્રનો એક બીજો પુત્ર હતો જેનું નામ હતું શિની. શિનીથી જ સત્યકનો જન્મ થયો હતો. આ જ સત્યકના પુત્ર યુધાન હતા, જે સાત્યકીના નામે પ્રસિદ્ધ હતા. સાત્યકીનો જય, જયનો કુણી, કુણીનો પુત્ર યુગંધર થયો. અનમિત્રના ત્રીજા પુત્રનું નામ વૃષ્ણિ હતું. વૃષ્ણિને બે પુત્ર થયા, સ્વફલ્ક અને ચિત્રરથ. સ્વફલ્કની પત્નીનું નામ ગાંધીની હતું. તેમનાથી સર્વથી શ્રેષ્ઠ અક્રૂર સિવાય 12 પુત્રો થયા. આસંગ, સારમેય, મૃદુર, મૃદુવિંદ, ગિરી, ધર્મયુદ્ધ, શુકર્મા, ક્ષેત્રોપેક્ષ, અરિમર્દન, શત્રુઘ્ન, ગંધમાદ, પ્રતિબાહુ. એમને એક બહેન પણ હતી જેનું નામ સુચિરા હતું. અક્રૂરને 2 પુત્રો હતા, દેવવાન અને ઉપદેવ. સ્વફલકના ભાઈ ચિત્રરથને પૃથુ, વિદુરથ વગેરે ઘણા પુત્રો થયા, જે વૃષણી વંશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. સાતવતના પુત્ર અંધકને 4 પુત્રો થયા, કુકર, બજમાન, સુચિ અને કંબલબરહી. તેમનામાં કુકુરનો પુત્ર વહની, વહનીનો વિલોમા, વિલોમાનો કપોતરોમા અને કપોતરોમાનો અનુ થયો. તુંબુરુ ગંધર્વની સાથે અનુને મિત્રતા હતી. અનુનો પુત્ર અંધક, અંધકનો દુદુંભી, દુદુંભીનો અરિઘોત, અરિધોતનો પુનર્વશુ, પુનર્વશુને આહુક નામનો એક પુત્ર તથા આહુકી નામની એક કન્યા થઈ. આહુકને પુત્ર થયા દેવક અને ઉગ્રસેન. દેવકને 4 પુત્ર થયા, દેવમાન, ઉપદેવ, સુદેવ, દેવવર્ધન. આ 4 ભાઈઓને 7 બહેનો હતી, ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા, દેવકી. વસુદેવજી આ 7 બહેનો સાથે લગ્ન કર્યા હતા. ઉગ્રસેનને 9 પુત્રો હતા, કંસ, સુનામા, ન્યગોદ્ર, કંક, શુંકુ, સહુ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તૃષ્ટિમાન. ઉગ્રસેનને 5 કન્યાઓ પણ હતી, કંસા, કંસવતી, કંકા, શુરભુ અને રાષ્ટ્રપાલિકા. આમાંના લગ્ન દેવભાગ વગેરે વસુદેવજીના નાના ભાઈઓ સાથે થયા હતા. ચિત્રરથના પુત્ર વિદુરથી શુર, શુરથી ભજમાન, ભજમાનથી શિની, શિનીથી સ્વયંભોજ અને સ્વયંભોજથી હૃદિક થયા. હૃદિકને 3 પુત્ર થયા, દેવબાહુ, સતધન્વા, કૃતવર્મા. દેવમેઢના પુત્ર શુરની પત્નીનું નામ મારિસા હતું. શુરને મારિસાથી વસુદેવ, દેવભાગ, દેવશ્રવા, આનક, સૃજય, શામક, કંક, શમિક, વત્સક, વૃક નામના 10 પુત્રો થયા. આ બધા જ ખૂબ પુણ્યાત્મા હતા. વસુદેવજીના જન્મ સમયે દેવતાઓના નગારા અને નોબત સ્વયં વાગી ઉઠ્યા હતા, તેથી તેઓ આનંદ દુદુંભી પણ કહેવાયા. તેઓ જ ભગવાન શ્રી કૃષ્ણના પિતા હતા. વસુદેવ વગેરેની 5 બહેનો પણ હતી, પૃથા, કુંતી, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતસવા અને રાજાધી દેવી. વસુદેવના પિતા સુરસેનના એક મિત્ર હતા, કુંતીભોજ. કુંતીભોજને કોઈ સંતાન ન હતું, તેથી સુરસેને તેમને પૃથા નામની પોતાની સૌથી મોટી કન્યા દત્તક આપી હતી. પૃથાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને તેમના પાસેથી દેવતાઓને પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક દિવસ તે વિદ્યાના પ્રભાવની પરીક્ષા લેવા માટે પૃથાએ પરમ પવિત્ર ભગવાન સૂર્યનું આહવાન કર્યું. તે જ સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને કુંતીજી મનમાં આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું, ભગવાન મને ક્ષમા કરો, મેં તો પરીક્ષા લેવા માટે જ આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો, હવે આપ જઈ શકો છો. સૂર્યદેવે કહ્યું, દેવી મારું દર્શન નિષ્ફળ થઈ શકતું નથી, તેથી હે સુંદરી, હવે હું તારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા ઈચ્છું છું. તમે કુમારી છો તેથી તમારો કુમારીય ધર્મ દૂષિત ન થાય તે પ્રમાણે પુત્ર આપીશ. આમ કહીને ભગવાન સૂર્યદેવે ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યારબાદ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ સમયે તેમને એક બહુ જ સુંદર અને તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. તે દેખાવમાં બીજા સૂર્ય જેવો લાગતો હતો. પૃથા લોકનિંદાથી ડરી ગઈ, તેથી તેણે ખૂબ દુઃખ સાથે તે બાળકને નદીના જળમાં વહાવી દીધો. પરીક્ષિત, તે જ પૃથાનો વિવાહ તમારા દાદા શ્રી અર્જુનના પિતા પાંડુ સાથે થયો હતો, જે ખરેખર મોટા સત્ય પરાક્રમી હતા. પરીક્ષિત, પૃથાની નાની બહેન શ્રુતદેવાનો વિવાહ કુરુશ દેશના અધિપતિ વૃદ્ધ શર્મા સાથે થયો હતો. તેના ગર્ભથી દંતવક્ત્રનો જન્મ થયો. આ તેજ દંતવક્ત્ર છે જે પૂર્વ જન્મમાં સનકાદિ ઋષિઓના શ્રાપથી હિરણ્યાક્ષ થયો હતો. કઈ દેશના રાજા ધૃષ્ટકેતુએ શ્રુતકીર્તિ સાથે લગ્ન કર્યું હતું, તેનાથી સંતર્દન વગેરે પાંચ કઈ રાજકુમાર થયા. રાજાધી દેવીનો વિવાહ જયસેન સાથે થયો હતો. તેના બે પુત્ર થયા, વિંદ અને અનુવિંદ. તે બંને અવંતીના રાજા થયા. ચેદિરાજ દમઘોષે શ્રુતશ્રવા સાથે પાણીગ્રહણ કર્યું. તેનો પુત્ર હતો શિશુપાલ, જેનું વર્ણન હું પહેલા કરી ચૂક્યો છું. વસુદેવજીના ભાઈઓમાંથી દેવભાગની પત્ની કંસાના ગર્ભથી બે પુત્ર થયા, ચિત્રકેતુ અને બૃહદબલ. દેવશ્રવાની પત્ની કંસવતીથી સુવીર અને ઈશુમાન નામના બે પુત્ર થયા. આનકની પત્ની કંકાના ગર્ભથી પણ બે પુત્ર થયા, સત્યજીત અને પુરુજીત. સૃજયને પોતાની પત્ની રાષ્ટ્રપાલિકાથી વૃષ અને દુર્મર્ષણ વગેરે પુત્ર થયા. આ જ પ્રમાણે શામકને શુરભૂમિ એટલે શુરભુ નામની પત્નીથી હરિકેશ હરણ્યાક્ષ નામના બે પુત્ર થયા. મિશ્ર કેશી અપ્સરાના ગર્ભથી વત્સકના પણ વૃક વગેરે પુત્ર થયા. વૃકને દુર્વાક્ષીના ગર્ભથી તક્ષ, પુષ્કર અને શાલ વગેરે પુત્ર થયા. શમિકની પત્ની સુદામિનીને પણ સુમિત્ર, અર્જુનપાલ વગેરે પુત્ર થયા. કંકની પત્ની કર્ણિકાના ગર્ભથી બે પુત્ર થયા, ઋતુધામ અને જય. આનક દુદુંબી વસુદેવજીની પૌરવી રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા અને દેવકી વગેરે પત્નીઓ હતી. રોહિણીના ગર્ભથી વસુદેવજીના બલરામ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કૃત વગેરે પુત્ર થયા. પૌરવીના ગર્ભથી તેમને ભૂત, સુભદ્ર, ભદ્રવાહ, દુર્મદ અને ભદ્ર વગેરે 12 પુત્ર થયા. મદિરાના ગર્ભથી નંદ, ઉપનંદ, કૃતક, શુર વગેરે પુત્ર થયા હતા. કૌશલ્યાએ વસુદેવજી દ્વારા કુળને આનંદ આપનારા કેશી નામના એક જ પુત્રનો જન્મ આપ્યો હતો. વસુદેવજીના પત્ની રોચનાને હસ્ત, હેમાંગદ વગેરે તથા ઈલાથી ઉરુ, વલ્ક તથા યદુ વગેરે પુત્રો થયા હતા. પરીક્ષિત, વસુદેવજીના પત્ની ધૃતદેવાને વિપુષ્ટ નામનો એક જ પુત્ર હતો અને તેમના પત્ની શાંતિદેવાથી શ્રમ અને પ્રતિશ્રુત વગેરે પુત્ર થયા હતા. વસુદેવજીની ઉપદેવા પત્નીએ કલ્પ, વર્ષ વગેરે 10 પુત્રોને જન્મ આપ્યા અને શ્રીદેવાના વસુ, હંસ, શ્વંસ વગેરે 6 પુત્રો થયા. દેવરક્ષિતાના ગર્ભથી ગદ વગેરે 9 પુત્રો થયા તથા જેમ સ્વયં ધર્મે 8 વસુઓને ઉત્પન્ન કર્યા હતા તે જ રીતે વસુદેવજીએ સહદેવાના ગર્ભથી પુરુવિશ્રિત વગેરે 8 પુત્રો ઉત્પન્ન કર્યા. પરમ ઉદાર વસુદેવજીએ દેવકીજીના ગર્ભથી પણ 8 પુત્રો ઉત્પન્ન થયા, જેમાં 7ના નામ છે કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, ઋજુ, સંમર્દન, ભદ્ર અને શેષાવતાર બલરામજી. તે બંનેના 8મા પુત્ર સ્વયં ભગવાન જ હતા. પરીક્ષિત, તમારા પરમ સૌભાગ્યવતી દાદી સુભદ્રાજી પણ વસુદેવજીની જ કન્યા હતા. જ્યારે જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ગ્રહણ કરે છે. પરીક્ષિત, ભગવાન સર્વના દ્રષ્ટા અને વાસ્તવમાં અસંગ આત્મા જ છે, તેથી તેમની આત્મરૂપિણી, આત્મ સ્વરૂપિણી માયા સિવાય તેમના જન્મ અથવા કર્મનું કોઈ પણ કારણ નથી. તેમની માયાનો વિલાસ જ જીવના જન્મ, જીવન અને મૃત્યુનું કારણ છે અને તેમનો અનુગ્રહ જ માયાને જીતીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનારો છે. જ્યારે અસુરોએ રાજાઓને વેશ ધારણ કરી લીધો અને અનેક અક્ષુણી સેના એકઠી કરીને તેઓ સંપૂર્ણ પૃથ્વીને ત્રાસ આપવા લાગ્યા ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન મધુસૂદન બલરામજીની સાથે અવતરિત થયા. તેમણે એવી લીલાઓ કરી જેના સંબંધમાં મોટા મોટા દેવતાઓ, શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી, મનથી પણ અનુમાન કરી શકતા નથી. પૃથ્વીનો ભાર તો ઉતાર્યો જ, સાથે સાથે કલયુગમાં પેદા થનારા ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને એવા પરમ પવિત્ર યશનો વિસ્તાર કર્યો, જેનું ગાન અને શ્રવણ કરવાથી ભક્તોના દુઃખ, શોક અને અજ્ઞાન પૂરેપૂરા નષ્ટ થઈ જશે. તેમનો યશ શું છે? લોકોને પવિત્ર કરનારું શ્રેષ્ઠ તીર્થ છે. સંતોના કાનને માટે તો તે સાક્ષાત અમૃત જ છે. એક વાર પણ જો મનુષ્ય કાનરૂપી અંજલિથી તેનું આચમન કરી લે છે તો તેની તમામ કર્મ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. પરીક્ષિત, ભોજ, વૃષ્ણી, અંધક, મધુ, સુરસેન, દર્શાહ, કુરુ, સૃજય અને પાંડુવંશી વીર રાજાઓ નિરંતર ભગવાનની લીલાઓનું આદર સાથે ગાન કરતા રહે છે. ભગવાનનું શ્યામ સુંદર, ભગવાનનું શ્યામ શરીર સર્વાંગ સુંદર હતું. તેમણે તે મનોરમ વિગ્રહથી તથા પોતાના પ્રેમ ભર્યા સ્નેહાળ હાસ્ય, કૃપાદ્રષ્ટિ, ઉદાર વાક્યો, પરાક્રમ ભરેલી લીલાઓથી સમગ્ર મનુષ્ય લોકને આનંદના સમુદ્રમાં તરબોળ કરી દીધો હતો. ભગવાનના મુખારવિંદની શોભા તો અનોખી જ હતી. મકરાકૃત કુંડળોથી તેમના કાન અતિ મનોહર લાગતા હતા. તેમની કાંતિથી કપોલ ગાલની સુંદરતા વધુ ને વધુ ખીલી ઉઠતી હતી. જ્યારે મંદ હાસ્ય અને વિલાસથી ભરેલા આનંદને દેનારા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદ પર સદા રહેતા આનંદની છોળો ઉછળતી, બધા સ્ત્રી પુરુષો તેમના નેત્રના પાત્રોથી નિત્ય તેમની મુખ માધુરીની પાન કરતા હતા, પરંતુ તૃપ્ત થતા નહીં. તેઓ તેનો રસ લઈ લઈને આનંદિત તો થતા જ હતા, પરંતુ નેત્રોને આડે આવતા પોપચા તેને પાડનારા નિમિ રાજા ઉપર ખીજાતા પણ હતા. લીલા પુરુષોત્તમ ભગવાને અવતાર લીધો મથુરામાં વસુદેવજીના ઘેર, પરંતુ ત્યાં રહ્યા નહીં. ત્યાંથી ગોકુલમાં નંદ બાવાને ઘેર ચાલ્યા ગયા. ત્યાં તેમનું પ્રયોજન ગોપ ગોપીઓને ગાયોને સુખી કરવાનું હતું. તે કાર્ય પૂરું કરીને મથુરા પાછા આવ્યા. વ્રજમાં, મથુરામાં તથા દ્વારકામાં રહીને અનેક શત્રુઓનો સંહાર કર્યો. તેમણે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેમને હજારો પુત્રો થયા. સાથે સાથે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી પોતાની વાણીરૂપી શ્રુતિઓની મર્યાદા સ્થાપિત કરવા માટે અનેક યજ્ઞો દ્વારા સ્વયં પોતાનું જ યજન કર્યું. કૌરવો અને પાંડવોની વચ્ચે ઉત્પન્ન થયેલા આપસના કલહને નિમિત્ત બનાવીને તેમણે પૃથ્વીનો ઘણો ખરો ભાર હલકો કરી નાખ્યો તથા યુદ્ધમાં પોતાની દ્રષ્ટિથી જ રાજાઓની અનેક અક્ષૌણી સેનાનો ધ્વંસ કરીને સંસારમાં અર્જુનની જીતનો ડંકો વગાડી દીધો. પછી ઉદ્ધવને આત્મતત્વનો ઉપદેશ કર્યો અને ત્યારબાદ તેઓ પોતાના પરમ ધામમાં સિધાવી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસહસ્રાયામ પારમહંસાયામ સંહિતાયામ નવમ સ્કંદે સૂર્ય સોમવંશાનું કીર્તને યદુવંશાનું કીર્તનમ નામ ચતુર્વિંશો અધ્યાય. નવમા સ્કંદ અંતર્ગત સૂર્ય સોમવંશાનું કીર્તનમાંનો યદુવંશાનું કીર્તન નામનો 24મો અધ્યાય સમાપ્ત. ઇતિ નવમઃ સ્કંદઃ. નવમો સ્કંદ સમાપ્ત. હરિઓમ તત્સત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.